શ્રીમન્મંગલમૂર્તિમાર્તિશમનમ માલામ કરે તોલસીમ દક્ષે સૂક્ષ્મવલક્ષ સાંદ્રવસનાન યાબિવ્રતમ સર્વદા ચારુસ્મેરમુખાંબુજમ લસદુર શ્રીવત્સલક્ષ્માંકિતમ ધ્યાયે ભૂષણ ભૂષણાંગમનિષં શ્રી સ્વામિનારાયણમ શ્રી સ્વામિનારાયણમ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વાવતારી ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સદવિદ્યા સદ્ધર્મ રક્ષક સદગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, આપણા સહુ કોઈની જીવન નૈયાના નાવિક પરમ પૂજ્ય ગુરુ મહારાજ, પૂજનીય સંતો તથા સર્વે વાલા હરિભક્તો બધાને હેતથી જય સ્વામિનારાયણ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વાવતારી ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સદવિદ્યા સદ્ધર્મ રક્ષક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, આપણા સહુ કોઈની જીવન નૈયાના નાવિક પરમ પૂજ્ય ગુરુ મહારાજ, સર્વે પૂજનીય સંતો તથા વહાલા હરિભક્તો બધાને હેતથી જય સ્વામિનારાયણ. ભારતના બુદ્ધિશાળીઓએ મનીષિણીઓએ સમગ્ર વિશ્વને પોતાના અનુભવના જીવનના સાર તત્વો એના અમૃત પાઈ પાઈ અને સમગ્ર જગતને પરિપુષ્ટ કર્યું છે. ભારતના ઋષિમુનિઓએ જે કાંઈ જોયું અનુભવ્યું એને દર્શનના રૂપમાં જગતની સમક્ષ રજૂ કર્યું અને આવા છ દર્શનોથી ભારતીય સાહિત્ય એ દૈદીપ્યમાન છે. છ દર્શન એટલે કે સાંખ્ય દર્શન, યોગ દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક, પૂર્વમીમાંસા અને ઉત્તર મીમાંસા. એમાંનું એક દર્શન એટલે સાંખ્ય દર્શન. વેદો અને ઉપનિષદોએ જગતના જે સર્જન કરનારા તત્વો છે, ઉત્પાદક તત્વો છે, એનું ખૂબ સારી રીતે નિરૂપણ કર્યું છે. પરંતુ મહર્ષિ કપિલ એમણે એમાંના રહસ્યમય તત્વોનું સાર તત્વ એનો નિચોડ કાઢ્યો અને એ તત્વોને સાંખ્ય દર્શન તરીકે રજૂ કર્યું એટલે મહર્ષિ કપિલને સાંખ્ય દર્શનના આચાર્ય કહેવા લાગે છે. એટલે મહર્ષિ કપિલ એ સાંખ્ય દર્શનના આચાર્ય તરીકે ઓળખાયા. એક દર્શનના રચયિતા તરીકે કપિલ મુનિએ જે જે વચનો ઉચ્ચાર્યા, પરંતુ એમના ઉચ્ચારેલા વચનોમાં કાળાંતરે અશુદ્ધિઓ આવી. નિર ઈશ્વરવાદી ગણાતા એવા આધુનિક લોકોએ એને તોડી પાડ્યા, પોતપોતાના મત મતાંતરોમાં ભેળવા, એટલે એમાં ત્રુટિ આવી અને પછી એની ઉપર વ્યાસ સિદ્ધાંત બોધક ભગવાન શ્રી સ્વામિનારાયણે વળી પાછા મૂળ જે કપિલ ભગવાને ઉદબોધેલા સાંખ્યના વચનો હતા એનું પ્રવર્તન કર્યું. આધુનિક પરંતુ સઈશ્વરવાદીઓ જે હતા એમણે પણ એમાં થોડી ત્રુટિ ભેળવેલી, પણ એમાં ભગવાન સ્વામિનારાયણે યથાવત્તા લાવી અને વળી પાછું એ સાંખ્ય દર્શન એ જગતની સમક્ષ રજૂ કર્યું. આ સ્પષ્ટતા ઉપરથી એટલું કહી શકાય કે ગરબી ગુજરાતના ઉત્તર ભાગે સિદ્ધપુર નામનું નગર અને ત્યાં સરસ્વતી નદીના કાંઠે કપિલજી દ્વારા સાંખ્ય દર્શનને આકાર આપવામાં આવ્યો. અને આ જ ગરબી ગુજરાતની અંદર ભગવાન શ્રી સ્વામિનારાયણે એ સાંખ્ય દર્શનને પરિશુદ્ધ કર્યું અને ભગવાન શ્રી સ્વામિનારાયણ આશરે 90 ઉપરાંત વચનામૃતની અંદર આ સાંખ્ય નિષ્ઠાની ઉપદેશ ભરી વાણીને વહાવી છે. એક છે સાંખ્ય દર્શન અને બીજું છે સાંખ્યપૂર્વકની સમજણ. સાંખ્ય દર્શન એટલે કે જે કપિલ મુનિએ કર્યું તત્વોના નિરૂપણવાળું શાસ્ત્ર એનું નામ સાંખ્ય દર્શન, અને સાંખ્યપૂર્વકની સમજણ એટલે કે આપણને જે કાંઈ જગત દેખાય છે એ સમગ્ર જગત, સમગ્ર અસ્તિત્વ એમાં નાશવંતપણાનું અનુસંધાન, કે એક દિવસ આ બધો જ કાળનો કોળિયો છે એવું આપણને જે અનુસંધાન એનું નામ સાંખ્યપૂર્વકની સમજણ. આજે આપણે ઘણી વખત ઠેર ઠેર સાંભળીએ છીએ કે આ સંસાર છે એ દુઃખનો દરિયો છે, આ સંસાર એ સમસ્યાની હોળી છે. ઘણા લોકો એમ કહે કે આ સંસાર છે એ ઉકરડાનું મેદાન છે, મુશ્કેલીની મેદાન છે, ઉપાધિનો ઉકરડો છે, ચિંતાનો ચોતરો છે. આવું ઘણું બધું આ સંસાર વિશે આપણને સાંભળવા મળે છે. એવું પણ ઘણી વખત આપણે સાંભળીએ કે આ સંસારની અંદર જ્યાં ગોતીએ ત્યાં સુખ ક્યાંય જડતું નથી, દુઃખ ક્યાંય મટતું નથી. તો પછી આપણને એમ પ્રશ્ન થાય કે આવી દુનિયાની અંદર જીવવાનો કાંઈ અર્થ ખરો? જે જે બધાને થાય ને કે નકરી ચિંતા જ હોય, દુઃખ હોય, તો પછી ત્યાં જીવીને કામ શું છે? આવી ઘોર નિરાશાના સૂત્રો જ્યાં આપણને સાંભળવા મળે છે ને, ત્યારે ઋષિમુનિઓ દ્વારા આપણને એક ઉજ્જવળ આશાનો એક સુર સાંભળવા મળે છે. ઋષિમુનિઓ એમ કહે છે કે લોકો માને છે ને એટલી હદે આ જગત એ તુચ્છ નથી, એ દુઃખનો દરિયો નથી. હા, અહીં દુઃખ તો છે પરંતુ સુખ પૂર્વકનું છે, અને અહીં સુખ પણ છે પણ એ શેની સહિત છે? દુઃખે સહિત છે. અને એટલા માટે જ સુખ તો છે પણ અધૂરપવાળો સુખ છે, એટલા માટે અપૂર્ણતાનો હંમેશને માટે અહેસાસ થયા કરે છે. માનવીનો ખાલીપો મટતો નથી, માનવી હંમેશને માટે રોજે ઉઠી રાત્રિ દિવસ એક જ કામ માટે ફાફા મારે છે. શાને માટે? સુખને માટે. અને એટલા માટે તો ઇન્દ્રજી હતા, ઇન્દ્ર મહારાજા સ્વર્ગના અફાટ સુખો, અનેક વૈભવો એમને મળ્યું હતું, છતાં પણ એનાથી એને તૃપ્તિ નહોતી થઈ, અને એટલા માટે જ એ અહલ્યાનું રૂપ જોઈ અને મોહ પામ્યા હતા. ત્રિલોકીનું શાસન પ્રાપ્ત કરનાર હિરણ્યાક્ષ, હિરણ્યકશ્યપુ અને રાવણ એની જેવા તો જિંદગીના અંત સુધી લડતા રહ્યા, સુખ માટે ફાફા મારતા રહ્યા, અનાચાર, પાપાચાર, દુરાચાર, કેટલાય એને ખરાબ આચરણો કર્યા, ક્યાંયથી એને સુખ મળ્યું નહીં, મળ્યું નહીં એટલે મળ્યું જ નહીં. આનું કારણ શું? અંતરમાં પડેલી અપૂર્ણતા, ખાલીપો, લૌકિક વાસનાઓ, અને એણે એ બધા સુખોને આમ છીનવી લીધા. આજે આવા ખાલીપાથી આખી દુનિયા ભરાઈ ગઈ છે. બધાને ક્યાંક ને ક્યાંક ખાલીપો વર્તાય છે, અને એ ખાલીપાને પૂરવા માટે વ્યક્તિઓ મહેનત તો કરે છે, પણ કોણ જાણે વ્યક્તિઓનો ખાલીપો અંત અવસ્થા આવી જાય ને છતાં પણ પૂરો થતો નથી, થતો નથી, થતો જ નથી. હવે સ્વીડનની વાત કરું તમને. સ્વીડનની ધનાઢ્ય પ્રજાઓ, બબ્બે કાર, બબ્બે બંગલા છે, છતાં પણ એ લોકો ઝૂંપડા બનાવી અને રહેવા માટે જાય છે. અને આવો તો આખો ટ્રેન્ડ ઊભો થયો છે. ઇંગ્લેન્ડની અંદર કરોડ કરોડ રૂપિયાની રોલ્સ રોય કાર હોય, એ કાર લઈ જાય અને પાર્ક કરી અને ગધેડાની ઉપર સવારી કરે છે, એમાંથી આનંદ લૂંટવાનો પ્રયાસ કરે છે. શું આમાંથી આનંદ મળશે એને? વિશ્વના ખૂણે ખૂણે આજે આપણે જોઈએ શરાબ, ડ્રગ્સ, વ્યભિચાર, પાપાચારો, નોનવેજ એ બધું ઠેર ઠેર ચાલુ થઈ ગયું છે, છતાં પણ બધાનો અંતરનો ખાલીપો હજી પૂરાયો નથી. રશિયક તત્વચિંતક, બહુ મહાન તત્વચિંતક થઈ ગયા. એનું નામ હતું મેક્સિમમ ગોર્કી. એ જ્યારે એક વખત અમેરિકા જાય છે, અમેરિકાની અંદર એને જઈ અને જોયું મોટા મોટા બિલ્ડિંગો, હાઈફાઈ કાર, એના રોડ રસ્તા, એન્જોય પાર્ક, ટોકીઝ, સિનેમાઓ, બાર, એ બધું એને જોયું. પછી એને વિચાર કર્યો કે હું તો એમ માનતો હતો કે અમેરિકા ખૂબ સમૃદ્ધ દેશ છે, પણ આ દેશની સમૃદ્ધિ જોઈ અને આજ મને એવું લાગે છે કે અમેરિકા આટલો બધો ગરીબ દેશ છે, કે આ દેશના માલકોને, આ દેશના માણસોને સુખ મેળવવા માટે ખૂબ ફાંફા મારવા પડે છે, આટલા સુખ સુવિધાના સાધનોને વિકસાવવા પડે છે. આ શું છે? ખાલીપો. ઘણા બધા સુખ સુવિધાના સાધન છે, છતાં પણ માણસો બેચેન છે, સુખની પ્રાપ્તિ માટે હજી વધારે ઝંખે છે. આને પરિસ્થિતિ કેવી કહેવાય કે પાણીની અંદર માછલું છે, છતાં પણ તરસ માટે તડફડે છે, પાણી માટે તડફડે છે. આટલા સુખ સુવિધાના સાધનો છે, છતાં પણ વ્યક્તિઓ છે સુખ માટે તડફડે છે. શા માટે? ચિત્રકેતુ રાજા, કરોડ સ્ત્રીઓ હતી, છતાં પણ એને સુખનો અનુભવ ન થયો, અને એને એ સુખને તિલાંજલિ આપી અને વનની વાટ પકડી લીધી હતી. ઋષભદેવ ભગવાન ચક્રવર્તી સમ્રાટ હતા, દોમધોમતી સાહેબી હતી, છતાં પણ પોતાના 100 પુત્રોને એને ઉપદેશ આપ્યો. શેનો ઉપદેશ આપ્યો? રાજ્ય કેમ ચલાવવું એનો નહીં, લોકોની સાથે કેવી રીતે એમ એનો નહીં, જીવનમાં કેવી રીતે આગળ વધવું એનો નહીં. ઉપદેશ એમને આપ્યો હતો તપનો, સત્સંગનો. શા માટે? કે સાંસારિક પદાર્થોએ કોઈને ક્યારેય ક્યાંય અને કાયમીને માટે સુખ લેવા દીધું નથી, લેવા દીધું નથી અને લેવા જ દીધું નથી. પછી આપણે જોઈએ કે અડધી ધરતીનો ધણી સિકંદર હોય, ઇઝરાયલનો રાજવી કિંગ સોલોમન હોય, કે પછી વિશ્વ વિજયી નેપોલિયન હોય, ત્રણેય મહારાજાઓના મૃત્યુ પીડાદાયક સાબિત થયા છે. એક પસ્તાવાથી મર્યો, બીજાએ 4 વખત આત્મહત્યાના પ્રયાસ કર્યા, અને ત્રીજો એ તો આત્મહત્યાથી જ મર્યો. નેપોલિયન, એણે પોતે અંતે શબ્દો લખ્યા હતા. એક વખત એવું લખેલું એણે કે મારી જિંદગીમાં મારી પાસે એટલી ધન સંપત્તિ છે કે આ દુનિયામાં જેટલા કાંઈ સુખ સુવિધાના સાધનો કહેવાય છે, એ પછી આપણે જે માનતા હોઈએ, આપણે જે કાંઈ નક્કી કર્યા હોય કે આ સાધન મને મળે તો એનાથી હું સુખી થઈ શકું. નેપોલિયને એવું કહ્યું કે મને દુનિયાના જે કોઈ સાધનો કહેવાય છે, જે સુખ આપનારા છે, દુનિયાની તમામ સંપત્તિને હું મારા પગની નીચે કચડી નાખું ને, એટલું મારી પાસે ધન સંપત્તિ છે. છતાં પણ અંતે તો એવું લખીને ગયો કે મેં મારા જિંદગીમાં 6 દિવસ પણ સુખના જોયા નથી. કિંગ સોલોમન એવું કહેતો કે હું આખી જિંદગી માત્ર આમ હવાની અંદર બાજકા જ ભરતો રહ્યો છું, છતાં મને કશું જ મળ્યું નથી. આ શબ્દો વાંચતા આપણને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની અમર વાણી યાદ આવે. સ્વામી પોતાની વાતોમાં કહે કે જેટલું કાંઈ માયામય સુખ છે, કાંઈ દુઃખ વિનાનું હોય નહીં. સાયકલ વાળા હોય તો એને શેનું દુઃખ હોય? સ્કૂટર કોકની પાસે હોય, આપણી પાસે સ્કૂટર નથી, એનું દુઃખ. સ્કૂટર વાળા હોય તો એને સામાન્ય ફોરવ્હીલ કાર નથી, એનું દુઃખ. સામાન્ય ફોરવ્હીલ કાર હોય તો એને એમ થાય કે મારી પાસે મર્સિડીઝ કે રોલ્સ રોયલ નથી. ફોરવ્હીલ વાળા હોય તો મારી પાસે એરોપ્લેન નથી. કંઈક ને કંઈક, કંઈક ને કંઈક દુઃખ તો બધાને ઘેરી વળે છે. કંઈક ખાલીપો, કંઈક અપૂર્ણતા, એવું બધાને અંતરની અંદર અનુભવાય છે. આ પછી ઘર ગથ્થું કોઈ નોકર હોય, ઘરકામ કરનારા નોકરથી માંડી અને મહારાજાઓ સુધી બધાને આ ચિંતાઓ કરી ખાય છે. એટલા માટે જ જેની પાસે ઘણું બધું છે એને એમ ચિંતા છે કે અમારે શું ભોગવવું, અને જેની પાસે કાંઈ નથી એ લોકો એમ વિચારે છે કે શું ભોગવશું. કરોડપતિઓને આપણે ઘણી વખત સાંભળીએ કે કરોડપતિ માણસ છે, ઘરમાં જોઈએ એટલા રૂપિયા છે, ખાવા પીવાની બધી વસ્તુ છે, છતાં એ રોટલી કેવી ખાતા હોય? દિવેલ ચોપડેલી. શરીર સાથ નથી આપતું, કારણ કે અતિ વૈભવ એમને પ્રાપ્ત થયો, રોગિષ્ટ બની ગયા. કોઈ અબજોપતિ છે તો એને સંપત્તિનો વારસદાર નથી, અને કોઈને સાત સાત દીકરાઓ છે, સાતે ઊંધાના આંધણ છે, તો એને એનું દુઃખ છે. એટલે તો મુક્તાનંદ સ્વામી કીધું ને, રાજા બી દુખિયા, રંક બી દુખિયા, ધનપતિ દુખી તવિકાર મેં, ધનપતિ દુખી તવિકાર મેં. આવા આધ્યાત્મિક, આધિ ભૌતિક અને આધિ દૈવિક આ દુઃખનો કોઈ અંત છે કે નહીં, આવો આપણા મનમાં સહેજ પ્રશ્ન થાય. સાચા સુખની પ્રાપ્તિ ક્યાં થશે, ક્યારે થશે? શું માત્ર ને માત્ર આમ પીડામય જિંદગી જીવતા જીવતા જ દિવસો પસાર કરવાના છે ને? આપણે બધા સુખને જ ગોતીએ છીએ ને, તો પછી નથી તો ક્યાં મળશે? આપણે ક્યારે શાશ્વત સુખના ભોગતા બની શકીશું? ક્યારે આપણે કોઈ દિવસ સુખને માટે ફાંફા નહીં મારવા પડે એવો સોનાનો સૂરજ આપણા જીવનમાં ઉગશે? તો આ પ્રશ્નનો ઉત્તર છે, આપણે માત્ર દુઃખી રહેવા નથી જન્મ્યા. શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. પરંતુ એ માટે ભગવાન સ્વામિનારાયણે દર્શાવેલા સાંખ્ય નિષ્ઠાના માર્ગનું અનુસરણ કરવું પડે. મહારાજ પ્રથમ પ્રકરણના 24માં વચનામૃતમાં કહે છે, વચનામૃતના મૂળ શબ્દોને આપણે જોઈએ. શ્રીજી મહારાજ કહે કે સાંખ્ય નિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત છે તે તો મનુષ્યના સુખ તથા સિદ્ધ, ચારણ, વિદ્યાધર, ગંધર્વ, દેવતા એ સર્વેના સુખને સમજી રાખે. 14 લોકની માહી જે કાંઈ સુખ રહ્યું છે એ સર્વેનું પરિમાણ કરી રાખે, કહેતા એનું માપ કાઢી રાખે કે આ સુખ તે આટલું જ છે, અને એ સુખની કેળે જે દુઃખ રહ્યું છે તેનું પણ પરિમાણ કરી રાખે, અને પછી એ દુઃખે સહિત એવા જે સુખ તે થકી વૈરાગ્યને પામીને પરમેશ્વરને વિશે જ દ્રઢ પ્રીતિ રાખે, અને એમ સમજે છે ભગવાનનું જે અક્ષરધામ ને તે ધામના જે સુખ, તે રામને વિશે રહી જે ભગવાનની મૂર્તિ, એ ધામને વિશે રહ્યા જે ભગવાનના ભક્ત, અને તે વિના જે લોક છે તે લોકને વિશે રહ્યા એવા જે દેવ છે, એ દેવતાના જે વૈભવ છે એ સર્વે નાશવંત છે, એમ જાણી અને એક ભગવાનની વિશેષ દ્રઢ પ્રતીતિ રાખે. માટે એવા ભક્તોને તો પોતાના જીવનમાં કોઈ વિક્ષેપ આવતો નથી. અને ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોમાં આ સંસારના સુખોનું પરિમાણ કાઢતા સ્વામી વાત કરે. સ્વામી કહે કે અમે જ્યારે નાના હતા બધા નાના નાના છોકરાઓ ભેગા થાય, પછી એમાં એક છોકરો બ્રાહ્મણ થાય, પછી બ્રાહ્મણને પૂછીએ કે ભૂદેવ એ આજે કઈ તિથિ છે, પછી આમ ખોટું ખોટું આમ પાના ફેરવતા હોય એમ જોઈને કહે કે આજે તો છોકરાઓ એકાદશી છે, એકાદશી. અને પછી એકાદશી કે એટલે બધા છોકરાઓ નક્કી કરે આજે એકાદશી છે માટે આજે તો ઉપવાસ કરવાનો છે, રાત્રે જાગરણ કરવાનું છે. પછી એવી રીતે દિવસ કાઢે અને પછી રાત્રે જાગરણ કરે. હવે જાગરણ કરે તો જાગરણમાં ભજન કીર્તન કરવાના હોય તો પછી બધું ઢોલ નગારા ત્રાસ વાજા એ બધું કાઢવું ક્યાંથી? તો બધું ઠીકરાનું, ઠીકરાના જ તબલા, ઠીકરાના ઝાંઝ, ઠીકરાની ખંજરી, આવું બધું લઈ અને થોડી વાર ભજન કીર્તન કરે. પછી એમાંથી એક જણો બોલે એ હાલો 4 વાગી ગયા, 4 વાગી ગયા, એટલે જય બોલાય, ધૂન કીર્તનની સમાપ્તિ થાય, હાલો એ બધા નદીએ નાહવા જઈએ. પછી નદીએ કઈ નદીએ જવાનું ન હોય, ત્યાં ને ત્યાં જ બધા થોડી આમ ધૂળ ફંફળે અને પછી બધા આમ શરીરે હાથ ફેરવી દે, પછી કહે કે હાલો હવે સ્નાન થઈ ગયું. પછી કે હાલો સ્નાન કર્યો, હવે પારણાની રસોઈ બ્રાહ્મણોને આપવાની છે એટલે બ્રાહ્મણોને દાન દે. શું દાન આપે? ધૂળની દાળ, ધૂળના ભાત, ધૂળની રોટલી, ધૂળનું શાક ને ધૂળના લાડવા. એટલે તો ગુણાતીતાનંદ સ્વામી કહે કે આ લોકની અંદર જે કાંઈ દેખાય છે એ બધું ધૂળનું જ છે, ધૂળના બૈરા, ધૂળના છોકરા અને ધૂળના બધા સગા સંબંધી. સ્વામી આવું વાતોમાં કીધું. ભગવાન અને સંત એ જીવને જ્ઞાનની દ્રષ્ટિ આપે છે. એક દ્રષ્ટિ છે એ સામાન્ય દ્રષ્ટિ છે, એમ દુનિયાની અંદર કોઈ જન્મે એને સીધી દ્રષ્ટિ મળી જાય કે વસ્તુ પદાર્થનું જ્ઞાન આપણને થઈ જાય. પરંતુ ગુણાતીતાનંદ સ્વામી કહે કે બધું ધૂળનું છે, આ દ્રષ્ટિ સ્વામી આપી છે, સંતે આપી છે. આ જ્ઞાન છે બધાની પાસે, પણ દ્રષ્ટિ નથી. એટલા માટે જ વ્યક્તિ છે એ પૂરેપૂરું વાસ્તવિકતાથી જોઈ શકતું નથી, માત્ર ને માત્ર આભાસ થાય છે. અને જ્યારે સાચી વસ્તુ મળે પછી એમાંથી મોહ છૂટે છે. આપણે બધાએ જોયું છે કે બધાને શેમાં મોહ થાય? ફોટામાં મોહ થાય બધાને. કોઈને એક્સરેમાં મોહ થાય? ન થાય. બધાએ પોતપોતાનો ફોટો પડાવી અને ઘરની દિવાલ ઉપર ટાંગતા હોય છે, પણ કોઈ પોતાનો એક્સરે છે એને ક્યારેય ટીંગાડતા નથી. કારણ કે ફોટો છે બોડીનો ફોટો, એ રૂપ બતાડે છે, સૌંદર્ય બતાડે છે, એને શણગારી શકાય છે. પણ એક્સરેની અંદર તો હાડકા કોણ શણગારવાનું, અને સ્નાયુઓને કોણ શણગારવાનું, કેવી રીતે શણગારવા? એ તો વાસ્તવિકતા છે. અને એને ક્યાંય, એને પછી જે વ્યક્તિઓ જાણી જાય, જોઈ જાય, પછી એમાં મોહ થાય નહીં. અને જે આ રીતે સંસારના સુખોની ફલશ્રુતિને સમજતો હોય એને ક્યારેય સંસારના વિક્ષેપો પછી નડતા નથી. અને આ વિક્ષેપથી કેમ બચી શકાય, એટલા માટે આપણે આ કથા સાંભળી રહ્યા છીએ. માતા મદાલસા હતા, પોતાના પુત્રોને આ સંસારના સુખો એ વિષતુલ્ય મનાય, આધ્યાત્મિક સાધનાઓ કરીને એના સંતાનો આત્મજ્ઞાની બને, એટલા માટે માતા મદાલસાએ પોતાના પુત્રોને જન્મતાની સાથે જ ગળથૂથી પાય, અધ્યાત્મની ગળથૂથી પાય, જ્ઞાનની ગળથૂથી પાય, અને પછી એને અલર્ક જેવા પુત્રોએ સિદ્ધ કરી સાબિત કરીને બતાડ્યા. એવું કહેવાય કે માતા મદાલસા પોતાના પુત્રોને પારણું નાખતા હોય ને, હિસકો નાખતા હોય, ઝુલાવતા હોય, ત્યારે પારણીઓ કેવું ગાય? શુદ્ધો સી બુદ્ધો સી નિરંજનો સી સંસાર માયા પરિવર્જિતો સી સંસાર સ્વપ્નમ ત્યજ મોહ નિદ્રા મદાલસા વાક્યમુવાચ પુત્રમ. એ મદાલસા હતા, એ ગંધર્વરાજ વિશ્વવસુના બ્રહ્મજ્ઞાની પુત્રી હતા, અને એમના લગ્ન એ અયોધ્યાના ઋતુધ્વજ રાજાના સાથે થયા હતા. આ રાજ સંન્યાસીની બ્રહ્મ સતી હંમેશને માટે પોતાના પુત્રોને આવું આત્મજ્ઞાન આપે, છ છ પુત્રોને તો આવું જ્ઞાન આપી અને વનની વાટ પકડાવી દીધી, અધ્યાત્મનો માર્ગ પકડાવી દીધો. એમને ઘરે સાતમા પુત્રનો જન્મ થયો. ત્યારે ઋતુધ્વજ રાજાએ કહ્યું કે દેવી, હવે આ દીકરાને આ રાજ વ્યવસ્થા સંભાળી શકે ને એવું જ્ઞાન આપજો, કાંઈ વાંધો નહીં. અને એમને રાજ વ્યવસ્થા સંભાળી શકે એવું જ્ઞાન આપવામાં આવ્યું. અને અંતે મદાલસાએ કહ્યું કે દીકરા, હું તને આ વીંટી આપું છું. ત્યારે તારા જીવનની અંદર એ દીકરો મોટો થયો પછી કહ્યું, મુશ્કેલી આવે ને ત્યારે વીંટી એને તું એની અંદર એક ચિઠ્ઠી છે એને વાંચજે. માતા મદાલસા એની હાજરી નથી, રાજાની હાજરી નથી, પોતાના ભાઈઓ વનમાં ગયા છે. અને એ વખતે આ પછી અલર્ક, એનું નામ હતું અલર્ક, કોઈ એની ઉપર અંકુશ ન રહ્યો એટલે દુરાચારી બની ગયો, વ્યભિચારી બની ગયો, દારૂ માંસનો ખાનારો બની ગયો. એટલે બીજા રાજાઓએ નક્કી કર્યું કે એની ઉપર ચડાઈ કરી અને નગરને આપણે જીતી લઈએ. ચારેય બાજુથી આ મુશ્કેલીથી ઘરાઈ ગયો કે હવે મારા હાથમાંથી આ રાજ્ય જશે. એટલે એને પેલી એની માતાએ આપેલી વીંટી લીધી, એની અંદરથી ચિઠ્ઠી કાઢી, અને પછી એ ચિઠ્ઠી કાઢી અને વાંચ્યું. તેમાં લખ્યું હતું કે પુત્ર, તમામ આસક્તિનો ત્યાગ કરવો જોઈએ, અને જો એ આસક્તિનો ત્યાગ ન થાય ને તો સત્પુરુષોનો સંગ કરવો જોઈએ, અને એ આસક્તિ છે એ જ ઔષધિ છે, માટે તમામ કામનાઓ છોડવી જોઈએ. પણ જો ન છૂટે ને તો એક મોક્ષની કામના તો કરવી જ જોઈએ, અને મોક્ષની કામના એ લૌકિક કામનાઓને મિટાવી દેનારી દવા છે. આ પત્ર અલર્કે વાંચ્યો, એની આંખો ઉઘડી ગઈ. તત્કાળે ભગવાન દત્તાત્રેયના શરણે ગયો છે અને ભગવાન દત્તાત્રેયનું શરણ લઈ અને એમનું ભજન કરવા લાગ્યો છે. પછી એ અલર્ક એક વખત અવધૂત અવસ્થાની અંદર વિચરણ કરતા હતા, એમાં ફરતા હતા, એમાં કોઈ વ્યક્તિને મળ્યો. પછી એને સોનાનો લોટો બતાવ્યો અને કીધું કે આ શેનું પાત્ર છે? એટલે અલર્કે કહ્યું કે પિત્તળનું. એટલે પેલો કઈક નહીં આપી, એ ફરતા ફરતા એક જગ્યાએ જતા હતા અને એમાં એને કોઈક વ્યક્તિ મળ્યો. એને પૂછ્યું કે આ શેનું પાત્ર છે? એટલે પેલા વ્યક્તિએ કીધું, અલર્કે કહ્યું કે આ પિત્તળનું પાત્ર છે. એટલે પેલો વ્યક્તિ કહે કે નહીં, આ તો તાંબાનું છે. અલર્કે કહીએ, બરોબર, તાંબાનું છે. એટલે ઓલો કહે કે ભાઈ આ તાંબાનું નથી, આ માટીનું છે. ઓલો કે કાંઈ વાંધો નહીં, આ માટીનું છે. એટલે પછી પેલા ભાઈએ પૂછ્યું, ભાઈ હું જેમ કહું એમ તું પાત્રના નામ ફેરવતો જા છો, શા માટે? પેલો કહે, અલર્ક કહે કે મને તો મારા ગુરુએ એવી દિવ્ય દ્રષ્ટિ આપી છે કે મને કે બધું ધણનું જ દેખાય છે. આમ માતા મદારસાએ પોતાના પુત્રોને બ્રહ્મજ્ઞાની બનાવી અને ભગવાનનો માર્ગ બતાવી દીધો માટે માતાને પણ ધન્યવાદ છે. અને જેમને જેમને જ્ઞાન થાય એમને આ સંસાર છે સ્વપ્ન તુલ્ય ગણાય છે. એક વખત એક ભૂદેવ લોટ માગીને પોતાનું જીવન નિર્વાહ કરે, એમાં એક વખત એને એવો સંકલ્પ થયો કે હું જાજો બધો લોટ ભેગો કરું ને પછી હું ખૂબ સુખી થઈશ. જાજો લોટ ભેગો થાય પછી હું એક લોટ વેચી અને એમાંથી બકરી લઈશ, બકરીનું દૂધ દોઈશ, પછી એને વેચીશ, પૈસા ભેગા થશે, એમાંથી હું એક ગાય લઈશ, પછી ગાય લઈશ, ગાયને દોઈશ, એમાંથી દૂધ ભેગું થશે, એને વેચીશ, પછી એના પૈસા ભેગા થાય ને એમાંથી હું એક ઘોડો લઈશ, પછી ઘોડો લઈ અને હું આમ નગરમાં નીકળીશ, અને નગરમાં નીકળીશ કોઈની નજર મારી ઉપર પડશે અને એમને થશે કે હું આમની સાથે લગ્ન કરું, મારી સાથે લગ્ન કરશે. પછી તો આવા વિચારો કરે છે અને એમાં બરોબર એક દિવસ એને મોટી થેલી ભરી અને લોટ ભેગો થયો. ઘરે આવીને સુરક્ષા માટે એને માટલામાં ભર્યો અને હવે જૂના જમાનાના ઘર પણ આમ નીચા હોય, માટલું ટીંગાડ્યું, નીચે એ સૂતો, ખાટલા ઉપર સૂતો હશે. અને વળી પાછો પેલા સ્વપ્નની અંદર એ ડુંડો ઉતરી ગયો કે હું બકરી લઈશ, ગાય લઈશ, પછી એમાંથી ઘોડો લઈશ, નગરમાં ફરવા નીકળીશ. અને વળી પાછો એમ ઊંડો વિચાર હજી કરવા લાગ્યો કે નગરમાં ફરવા નીકળીશ, કોઈની નજર મારી ઉપર જશે, મારી સાથે લગ્ન થશે, પછી અમારો સંસાર એ સુખી રીતે ચાલતો હશે, અમારે સંતાનો થશે, હું મારા દીકરાને રમાડતો હશ, પછી રમાડતા રમાડતા મારી ધોતિયું છે છોકરો બગાડશે, અંદર છે ગોરાણી એ રોટલી કરતા હશે, હું એને સાથ પાડીશ, એ સાંભળો છો, આ છોકરાએ મારું ધોતિયું બગાડ્યું ને લઈ જાઓ, છતાં એ આવશે નહીં. એટલે વળી પાછો બીજી વાર સાથ પાડીશ, એ સાંભળો છો, સપનામાં આવો આવો વિચાર કરે છે કે સાંભળો છો, આ જો છોકરાએ મારું ધોતિયું બગાડ્યું, જલ્દી આવો ને લઈ જાઓ, છતાં એ આવશે નહીં. એટલે પછી હું ઊભો થઈશ અને એના ભાષાની અંદર ફેરવીને પાટું મારીશ. આમ એને પાટું મારવાનો જ્યાં સપનાની અંદર વિચાર કર્યો અને જ્યાં પગ ઉલાળ્યો ત્યાંનું જે માટીનું માટલું હતું જેની અંદર લોટ ભર્યો હતો એ ફૂટી ગયું અને એ ભૂદેવ છે એના લોટથી અભિષેક થઈ ગયો. એ માટલું ફૂટતાની સાથે એનું સપનું પણ ફૂટી ગયું. સંસાર છે એ સપના જેવો છે, એમાં ક્યારેય મોંથી કોઈ અંધ થતો નથી. કોણ? જેને જ્ઞાન થાય છે ને એ. એક વખત મિથિલા નરેશ જનક પોતાના મહેલમાં સુતા છે અને અચાનક સ્વપ્ન આવ્યું. સ્વપ્ન તો બધાને આવતા હોય અને એમને પણ સ્વપ્ન આવી ગયું અને સ્વપ્ન એવું આવ્યું કે પોતે યુદ્ધ હારી ગયા છે, એમનું રાજ્ય બધું લોટાઈ ગયું છે, ભિખારી બની અને ગલીએ ગલીએ ભટકે છે. ત્રણ ત્રણ દિવસ સુધી તો એમને કોઈ ભિક્ષા પણ ન આપી, ખાવાનું ન મળ્યું, અબજોની દોલત વાળો પાણી માગે ત્યાં દૂધ હાજર થાય એવી વ્યક્તિને આવું સ્વપ્ન આવે છે. અને બરોબર એ ભૂખના દુઃખથી પીડાતા પીડાતા એક ગામમાં આવી પહોંચ્યા. ત્યાં સદાવ્રત ચાલતું હતું. સદાવ્રત વાળાની પાસે ગયા અને એમને કીધું કે મને કંઈક જમવા માટે આપો. એટલે પહેલાં એ કીધું કે પાત્ર તો લઈ આવ્યો, વાસણ વગર તને હું શેનો આપું. એટલે વાસણ ગોતવા માટે ગયા. સોના ચાંદીના વાસણમાં જે જમનારો માણસ એ આજે વાસણ ગોતવા માટે જાય છે. ક્યાંયથી વાસણ ન મળ્યું. ઉકરડાની પાસે ઠીકરું પડ્યું હતું, ઠીકરું લીધું, સદાવ્રતવાળાની પાસે આવ્યા. ત્યાં આવી અને કહે કે મને આમાં ભિક્ષા આપો. પેલા એમાં ભિક્ષા આપી, પછી ત્યાં થોડે દૂર જમવા માટે બેઠા. જ્યાં જમવા માટે બેઠા ત્યાં તો પેલા વ્યક્તિએ, ત્યાં એક વ્યક્તિ હશે, એને કીધું, એ ભાઈ અહીંયા કેમ બેઠો છો, ચાલ ચાલ દૂર જા, બીજે જઈ અને બેસ. એમ કહ્યું એટલે ત્યાંથી ચાલતા થયા બીજી જગ્યાએ જઈને જ્યાં બેઠા. હજી બેસવાની તૈયારી કરે ત્યાં બે પાડાઓ, એવા ખમતીદર પાડાઓ, આમ કહેવાય ને કે ભેંસના ચાર ચાર આંચળ ધાવી એના મોટા થયા હોય એવા પાડા હતા. અને એ બંને લડાઈ ચાલુ કરી, બંને બાજતા હતા. હવે બાજતા હતા ત્યાં જનક રાજાનું જે પાત્ર હતું એમાં સદાવ્રતનું અન્ન હતું, એની સાથે એ પાડા ભટકાણા, પેલું પાત્ર ફૂટી ગયું, અન્ન છે વેરાઈ ગયું. જનક આ ભયંકર દ્રશ્ય એને સપનામાં જોયું, સપનું તરત પૂરું થઈ ગયું, ઊંઘ એની ઉડી ગઈ. અને બરોબર એ જ સમયે પ્રાતઃકાળનો સમય હતો અને બંદીજનો એ બંદી પોકારતા હતા કે જય હો જનક રાજાનો, જય હો રાજાધિરાજ જનકનો, જય હો. જનકે આ એની કાને સાંભળ્યું, તરત ઊંડા વિચારમાં ઉડી ગયા. રાજ્ય દરબારમાં વિદ્વાનો અને ઋષિમુનિઓને એને પૂછ્યું કે મેં જે સ્વપ્નમાં જોયું એ સાચું કે પછી આ જાગીને જોયું એ સાચું. રાજાનો પ્રશ્ન સાંભળી અને સભામાં બેઠેલા એના ગુરુ અષ્ટાવક્ર ઋષિ એવું કહ્યું કે રાજન, તે જે સ્વપ્નમાં જોયું ને એ પણ અસત્ય હતું, અને તેમ જીવનના 10, 20, 50, 100 વર્ષ એ પણ સ્વપ્નના જ છે. કેવી રીતે? તે જે ઊંઘમાં જોયું એ સ્વપ્નું તારી આંખ ખુલી અને તૂટી ગયું. એમ જ્યાં જિંદગીમાં ખુલ્લી આંખે જે જોઈએ છીએ ને, એ જ્યારે આંખો મીચાશે ત્યારે બંધ થઈ જશે, તૂટી જશે. એટલે તો કવિ નારાયણ દાસે એવું કહ્યું કે સ્વપ્નની સમૃદ્ધિ સર્વે સ્વપ્ના સાથે જાશે જી, જાગ્યા પછી કઈ મળે નહીં એ એકે વસ્તુ પાસે જી, જન્મ્યા પેલા જગત નો તું મૂવા પાછળ નથી જે, વચમાં વળગ્યું જૂઠા જેવું કવિ કહે છે કથી જી, માયાનો પ્રપંચ રચ્યો છે ખેલ ખલક નો ખોટો જી. આમ આપણા હૈયાની અંદર સાંખ્યના આવા સંસ્કારો એ દ્રઢ થયા હોય તો એને આત્મવિચારની ખુમારી આવતા વાર લાગતી નથી, અને જ્યારે આત્મવિચારની ખુમારી જાગે, બધું ખોટું લાગે, પછી ભગવાનની તરફ એનો જીવ છે એ ગતિ કરતો હોય છે. આ સ્વપ્નવત છે, સંસાર છે, અને શાશ્વત માની અને સુખ દુઃખના મોજા ઉપર સવાર થયેલી આખી માનવ જાત પોતાની માન્યતાને સાંખ્યની સમજણનો ઢાળો આપી અને એ અનુસાર જો જીવન જીવે તો ભગવાન સ્વામિનારાયણના મતે વિશ્વભરના વિક્ષેપો ધ્વસ્ત થાય, શાંતિ અને આનંદ અને ઉન્નતિના માર્ગો છે એ જીવાત્માઓની માટે ખુલ્લા થાય અને પરમાત્માની અંદર વૃત્તિ સ્થિર બને છે, અને પછી એ સ્થિર બનેલી વૃત્તિ છે એ જગતના સુખો એને નાશવંત દેખાય. ગોવર્ધન શેઠ ગઢપુરની અંદર સવારનો સમય ગોવર્ધન શેઠ બેઠા હતા, સુરતના ભક્તોએ બરફી લઈને આવ્યા, એટલે બરફી લઈ અને ત્યાં મહારાજની સન્મુખ એ મૂકી. એટલે ગોવર્ધન શેઠને મહારાજે કહ્યું કે શેઠ આ બરફી છે એ અમને જમાડો, અને ગોવર્ધન શેઠ પોતે એ બરફી ખાવા લાગ્યા, આખે આખો માટલો પૂરું કરી દીધું. પેલા બધાએ કે આ ગોવર્ધનનો કેવો છે, આ મહારાજની માટે અમે બરફી લઈને આવ્યા હતા અને એ જમી ગયો. મહારાજ કહે કે ભક્તો આ ગોવર્ધન શેઠે જે મીઠાઈ કાઢીને અમે તૃપ્ત થઈ ગયા. ઓલા કે મહારાજ તમે ક્યાંથી તૃપ્ત થાવ, બધું આ ખાઈ ગયો છે. મહારાજ કે એ જમે છે ને અમે જમીએ છીએ, બાકી એને માટે તો આ દુનિયા છે એ સાવ ફીકે ફરી ગઈ છે, એને આ દુનિયાના સુખોમાં ક્યાંય રસ રહ્યો નથી. પછી મહારાજે બે થાળી મગાવી, એક થાળી હતી એ ખાંડની અને બીજી થાળી હતી એ મીઠાની. એ દળેલી ખાંડ અને મીઠું ગોવર્ધન શેઠને કીધું, શેઠ તમે આ જમો. ગોવર્ધન શેઠને પેલા દળેલી ખાંડ આપી, એ ખાઈ ગયા. પછી કીધું કે હવે આ ખાઓ, તો મીઠું છે એ પણ બુકડા ભરી અને ખાવા લાગ્યા. મીઠું અને ખાંડ પણ એને માટે સરખા થઈ ગયા હતા. એમ જેને સાંખ્ય વિચાર આવે. ગુણાતીતાનંદ સ્વામી એટલે તો વાતોમાં કહે કે સાંખ્ય વિના તો અડધો જ સત્સંગ કહેવાય, કારણ કે સાંખ્ય વિના જે છે એ કંઈ યથાર્થ થાય નહીં, બધું ખોટું મનાય નહીં, અને જ્યાં સુધી ખોટું ન મનાય ત્યાં સુધી બધી મોહ થયા રાખે. માટે આવી સાંખ્ય વિચાર છે એની સમજણ ગુણાતીતાનંદ સ્વામી આપણને જણાવી કે માયામય જે કાંઈ સુખ છે દુઃખ વિનાનું હોય નહીં, પરંતુ એ દુઃખ કેમ મટે? તો જ્યારે ભગવાનનો સંયોગ થાય અને સાચે સાચું આ સંસારનું સ્વરૂપ દેખાઈ જાય પછી એ દુઃખ મટે. પણ એ વિષયની કથા આપણે હવે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. ત્યારે આજની કથાને આપણે મંગલમય જયનાથ સાથે પૂર્ણ કરીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, નંદ સંતોએ ભગવાન શ્રી સ્વામિનારાયણની સાથે રહી અને કીર્તનોની રચના કરી. એ કીર્તનોમાં સ્વરૂપાનુભૂતિ અને લીલા ચરિત્રોની અનુભૂતિ આપણા સુધી આપણને પ્રવાહિત કરી. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે એ કીર્તનોનું સંશોધન કરીને વર્ષો પહેલાં સંપ્રદાયની અંદર સૌ પ્રથમવાર કીર્તનાવલી રૂપે પ્રકાશિત કરવામાં આવ્યું. અને એ જ માર્ગે ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના માધ્યમથી એ કીર્તનાવલીને ડિજિટલ ફોર્મમાં આપણા સુધી પહોંચાડી છે. વાલા ભક્તજનો, આવો આજે સમય છે એ કીર્તનાવલી એપને આપણા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી અને એ કીર્તનાવલીના સહારે ભગવાન શ્રી સ્વામિનારાયણની સાથે સ્વરૂપાનુભૂતિ અને દિવ્યાનુભૂતિના આસ્વાદને રસાસ્વાદને આપણે માણીએ. તો સર્વપ્રથમ એપ સ્ટોરની અંદર જઈને કીર્તનાવલી રાજકોટ ગુરુકુલ એવું ટાઈપ કરી અને કીર્તનાવલીને આપણી મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરીએ. આ કીર્તનાવલી એપની અંદર 1400થી વધારે કીર્તનો, 3200થી વધારે પદ સમાવિષ્ટ થયા છે. 41 જેટલી અલગ અલગ કેટેગરી પ્રમાણે આપ એને ફિલ્ટર કરી શકશો. 31 જેટલા નંદ સંતોના નામથી આપ એમને ફિલ્ટર કરી શકશો. 11 શબ્દોના અર્થ સરળ રીતે જોઈ શકાશે. રાગ અને ઢાળ એ આપણને મૂળ પરંપરા પ્રમાણે જળવાઈ રહે એ માટે જેટલા ઓડિયો અવેલેબલ હતા એટલા ઓડિયો અમે એટેચ કરવાનો પ્રયાસ કર્યો છે. કીર્તનની ઉત્પત્તિના ઇતિહાસ એ પણ જેટલા કીર્તનોના અવેલેબલ હતા એ આમાં જોડેલા છે, જેથી આપણને કીર્તનોના ભાવ જળવાઈ રહેશે. ફોન્ટ્સની સાઇઝ આપણી અનુકૂળતા પ્રમાણે આપણે ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરી શકીશું. સરળતાથી ગુજરાતી અને અંગ્રેજીમાં પણ ફાસ્ટ સર્ચ કરી શકે એવી આ એપ્લિકેશન છે. ગુજરાતી અને અંગ્રેજી બંને લિપિની અંદર તમામ કીર્તનો આ કીર્તનાવલી એપની અંદર અવેલેબલ છે. બુકમાર્ક દ્વારા મનપસંદ કીર્તનોને આપણે અલગથી એક જગ્યાએ જ પ્રાપ્ત કરી શકીશું. સાથે ખાસ આ પદોની અંદર કંઈ પણ ભૂલ જણાય, પ્રૂફ રીડિંગની ભૂલ જણાય, તો વાલા ભક્તજનો આપે કીર્તનની નીચે એક ક્લિક બટન કરી અને અવશ્ય અમને જણાવશો, જેથી કરી અને કીર્તન છે એ અપડેશનની અંદર સુધરી શકે. નવા કીર્તન ઉમેરવા હોય તો એ પણ આપ ખાસ અમને સજેસ્ટ કરશો, જેથી અપડેટ વર્ઝનની અંદર નવા કીર્તનો પણ અમે ઉમેરી શકીએ. બધા ભક્તજનોને એક વિશેષ સૂચના છે કે જ્યારે પણ આપ આ કીર્તનાવલીને ડાઉનલોડ કરો એ વખતે પ્લે સ્ટોરની અંદર રિવ્યૂ ખાસ આપજો. ભગવાન સ્વામિનારાયણના આ દિવ્ય કીર્તનોને આપણે જન જન સુધી પહોંચાડીએ. આ બધા કીર્તનો 5-સ્ટાર કેટેગરીના કહેવાય, એટલે 5-સ્ટાર ઉપર ક્લિક કરી અને રિવ્યૂ અવશ્ય આપશો અને સાથે અમનો ફીડબેક પણ અમને આપતા રહેશો. આટલી પ્રાર્થના સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ.